શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 37 તીર્થોના ભેદ વામને બલિ ભાષેથી ભૂમિદાન લેવું તથા ગંગાજીનું મહેશ્વરની જટામાં ગમન. બ્રહ્માજી કહે છે, હે દ્વિજવરો, બધા તીર્થો અને ક્ષેત્રોમાં જે જપ હોમ વ્રત અને તપસ્યા તથા દાનનું ફળ પ્રાપ્ત થાય છે તેમાંથી કોઈ એવું દેખાતું નથી જે પુરુષોત્તમ ક્ષેત્રમાં રહેવાના ફળની બરાબરી કરી શકે. હવે વારંવાર કહેવાની શી જરૂર, જે પુરુષોત્તમ ક્ષેત્ર સૌથી મહાન છે આ વાત સત્ય છે, સત્ય છે, સત્ય છે. સમુદ્રના જળથી ઘેરાયેલા પુરુષોત્તમ તીર્થના એકવાર પણ દર્શન કરી લેવાથી તથા બ્રહ્મ વિદ્યાનો એકવાર બોધ થઈ ગયા પછી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. જે ભગવાન વિષ્ણુનું સાનિધ્ય છે તે ઉત્તમ પુરુષોત્તમ ક્ષેત્રમાં એક વર્ષ અથવા એક માસ સુધી ભગવાનની ઉપાસના કરવી. આમ કરનાર પુરુષે જપ હોમ અને ભારે તપસ્યા કરી લીધી છે તે ભગવાનના એ પરમ ધામમાં જાય છે જ્યાં સાક્ષાત યોગેશ્વર શ્રી હરિ વિરાજમાન રહે છે. મુનિઓએ કહ્યું, હે ભગવાન, અમને તીર્થનો મહિમા વિસ્તારપૂર્વક સાંભળતા પણ તૃપ્તિ થતી નથી, તેથી આપ ફરી કોઈ ગોપનીય તીર્થનું વર્ણન કરો. બ્રહ્માજી બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, પૂર્વકાળમાં દેવર્ષિ નારદે મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. તે સમયે મેં પ્રયત્નપૂર્વક જે કંઈ તેમને કહ્યું હતું તે જ તમને પણ કહું છું. નારદજીએ પૂછ્યું, હે જગતપતિ, સ્વર્ગલોક મૃત્યુલોક અને રસાતળમાં કુલ કેટલા તીર્થ છે તથા બધા તીર્થોમાં સૌથી શ્રેષ્ઠ કયું તીર્થ છે? બ્રહ્માજી બોલ્યા, હે દેવર્ષિ, સ્વર્ગલોક મૃત્યુલોક અને રસાતલમાં ચાર પ્રકારના તીર્થો છે, દેવ, આસુર, આર્ષ અને માનુષ. આ ચાર ત્રણેય લોકમાં વિખ્યાત છે. જંબુદ્વીપમાં ભારતવર્ષ તીર્થભૂમિ છે. તે ત્રણેય લોકમાં વિખ્યાત છે, તે કર્મભૂમિ છે, તેથી તેને તીર્થ કહે છે. પહેલા મેં તમને જે બતાવ્યા હતા તે બધા તીર્થ ભારત વર્ષમાં જ છે. હિમાલય અને વિંધ્ય પર્વતની વચ્ચે છ એવી નદીઓ છે જેમનું પ્રાગટ્ય બ્રહ્મા વિષ્ણુ તથા શિવ આ દેવતાઓથી થયું છે. એ જ પ્રમાણે દક્ષિણ સમુદ્ર તથા વિંધ્ય પર્વતની વચ્ચે પણ છ દેવ સંબંધ નદીઓ છે, દેવ સંભવ નદીઓ છે. આ 12 નદીઓ મુખ્યપણે બતાવવામાં આવી છે. ગોદાવરી, ભીમરથી, તુંગભદ્રા, કૃષ્ણવેણી, તાપી અને પયોષણી આ વિંધ્ય પર્વતથી દક્ષિણ તરફની નદીઓ છે. ભાગીરથી, નર્મદા, યમુના, સરસ્વતી, વિશોકા અને વિતસ્તા આ વિંધ્યાચલ અને હિમાલય પર્વત સાથે સંબંધ રાખનારી નદીઓ છે. આ પુણ્યમય નદીઓને દેવતીર્થ જણાવાયા છે. ગઈ, કોલ્લાસુર, વૃત, ત્રિપુર, અંધક, હયમુર્ધા, લવણ, નમુચી, શૃંગક, યમ, પાતાલકેતુ, મય તથા પુષ્કર આમના દ્વારા આવૃત તીર્થ આસુર કહેવાય છે. પ્રભાસ, ભાર્ગવ, અગસ્તી, નરનારાયણ, વશિષ્ઠ, ભરદ્વાજ, ગૌતમ અને કશ્યપ આ ઋષિમુનિઓ દ્વારા સેવિત તીર્થો ઋષિતીર્થ છે. અંબરીશ, હરિશ્ચંદ્ર, માંધાતા, મનુ, કુરુ, કનખલ, ભદ્રાશ્વ, સગર, અશ્વયુપ, નચિકેતા, ઋષાકપી તથા અરિંદમ વગેરે માનવો દ્વારા નિર્મિત તીર્થો માનુષ કહેવાય છે. આ બધા યશ તથા ઉત્તમ ફળની સિદ્ધિને માટે નિર્મિત થયા છે. ત્રણેય લોકમાં ક્યાંય પણ જે સ્વતઃ પ્રગટ થયેલા દેવતીર્થ છે તેમને પુણ્યતીર્થ કહ્યા છે. આ પ્રમાણે મેં તીર્થ ભેદ કહ્યા. મહાદેત્ય રાજા બલિ દેવતાઓના અજય શત્રુ થયા. તેમણે ધર્મ, યશ, પ્રજાપાલન, ગુરુભક્તિ, સત્યભાષણ, બળ, પરાક્રમ, ત્યાગ અને ક્ષમા દ્વારા એવું સન્માન પ્રાપ્ત કર્યું જેની ત્રણેય લોકમાં ક્યાંય ઉપમા નથી. તેમની વધેરેલી સમૃદ્ધિ જોઈને દેવતાઓને બહુ ચિંતા થઈ. તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે આપણે બલિને કઈ રીતે જીતી શકીએ. રાજા બલિના શાસનકાળમાં ત્રણેય લોક નિષ્કંટક હતા. ક્યાંય આદિ વ્યાધિ કે શત્રુઓનો ભય ન હતો. અનાવૃષ્ટિ અને અધર્મનું તો નામ પણ ન હતું. સ્વપ્નમાં પણ કોઈને દુષ્ટ પુરુષના દર્શન થતા ન હતા. દેવતાઓને બલિની ઉન્નતિ બાણની જેમ ખૂંચતી હતી. બલિની કીર્તિરૂપી તલવારથી તેઓ છિન્ન ભિન્ન થઈ જતા હતા તથા તેમના શાસનની શક્તિથી દેવતાઓના બધા અંગ જાણે છેદાઈ રહ્યા હતા. તેથી તેમને કદી શાંતિ મળતી ન હતી. દેવતાઓ તેમનો દ્વેષ કરવા લાગ્યા, તેમના યશરૂપી અગ્નિથી બળવા લાગ્યા. માટે તેઓ વ્યાકુળ થઈને ભગવાન વિષ્ણુના શરણમાં ગયા. દેવતા બોલ્યા, શંખચક્ર અને ગદા ધારણ કરનારા જગન્નાથ, અમે દુઃખી છીએ, અમારી સત્તા છીનવાઈ ગઈ છે. આપ અમારી રક્ષા માટે જ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરો છો. આપ જેવા સ્વામી હોવા છતાં અમારા પર આવું દુઃખ આવી પડ્યું છે. અમારી જે વાણી આપને પ્રણામ કરતી હતી તે એક દૈત્યને કઈ રીતે નમસ્કાર કરશે? હે સુરેશ્વર, આપના ઐશ્વર્યથી પુષ્ટ થઈને પોતાના પરાક્રમથી ત્રણેય લોકને જીતીને અમે સ્થિર થઈશું. દૈત્યને નમસ્કાર કઈ રીતે કરીએ? દેવતાઓના વચન સાંભળીને દૈત્યોનો સંહાર કરનારા ભગવાને દેવ કાર્યની સિદ્ધિ માટે આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે દેવતાઓ, બલિ મારો ભક્ત છે તેને દેવતા કે અસુર કોઈ મારી શકતા નથી. જેમ તમે સૌ જે રીતે મારા દ્વારા પાલન પોષણને યોગ્ય છો તેમ બલિ પણ છે. હું યુદ્ધ વિના જ તેનું રાજ્ય છીનવી લઈશ અને બલિને બાંધીને તમારું રાજ્ય તમને પાછું આપી દઈશ. બ્રહ્માજી કહે છે, બહુ સારું કહીને દેવતાઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ બાજુ દેવતાઓના સ્વામી ભગવાન વિષ્ણુએ અદિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. તેમના જન્મ સમયે અનેક પ્રકારના ઉત્સવ થવા લાગ્યા. યજ્ઞેશ્વર યજ્ઞ પુરુષ સ્વયં વામન રૂપે અવતીર્ણ થયા. એ સમયે બળવાનોમાં શ્રેષ્ઠ બલિએ અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી. મુખ્ય મુખ્ય ઋષિ તથા વેદ વેદાંગના જ્ઞાતા પુરોહિત શુક્રાચાર્યે તે યજ્ઞનો આરંભ કરાવ્યો. શુક્ર સ્વયં યજ્ઞના આચાર્ય હતા. તે યજ્ઞમાં ભવિષ્યનો ભાગ લેવા માટે જ્યારે બધા દેવતા ત્યાં આવ્યા, દાન આપો, ભોજન કરો, સૌનો સત્કાર કરો, પૂર્ણ થઈ ગયો વગેરે શબ્દો યજ્ઞ મંડપમાં ગુંજવા લાગ્યા. તે સમયે વિચિત્ર કુંડળ ધારણ કરીને સામગાન કરતા કરતા વામનજી ધીરે ધીરે યજ્ઞશાળામાં આવ્યા. આવીને યજ્ઞની પ્રશંસા કરવા લાગ્યા. શુક્રાચાર્ય તેમને જોતા જ સમજી ગયા કે આ બ્રાહ્મણ રૂપધારી વામન દેવતા વાસ્તવમાં દૈત્યોના વિનાશક યજ્ઞ અને તપસ્યાનું ફળ આપનારા તથા રાક્ષસ કુળનો સંહાર કરનારા સાક્ષાત વિષ્ણુ છે. બળવાનોમાં શ્રેષ્ઠ મહાતેજસ્વી રાજા બલિ ક્ષત્રિય ધર્મ પ્રમાણે વિજયી થઈને ભક્તિપૂર્વક ધનનું દાન કરતા રહીને પોતાની પત્નીની સાથે યજ્ઞની દીક્ષા લઈને બેઠા હતા અને હવિષ્યનું હવન કરતા રહીને યજ્ઞ પુરુષનું ધ્યાન કરી રહ્યા હતા. શુક્રાચાર્યજીએ વામનજીને ઓળખીને તરત જ રાજા બલિને કહ્યું, રાજન, આજે વામન શરીરના બ્રાહ્મણ તમારા યજ્ઞમાં આવ્યા છે. તે વાસ્તવમાં બ્રાહ્મણ નથી, યજ્ઞવાહન યજ્ઞેશ્વર વિષ્ણુ છે. પ્રભુ, એમાં લગીરે સંદેહ નથી કે દેવતાઓનું હિત કરવા માટે એ બાળ રૂપ ધારણ કરીને તમારી પાસે કંઈક યાચના કરવા આવ્યા છે. તેથી મારી સલાહ લઈને પછી જ તેમને દાન આપવું જોઈએ. આ સાંભળીને શત્રુ વિજયી બલિએ પોતાના પુરોહિત શુક્રાચાર્યને કહ્યું, હું ધન્ય છું જેના ઘરે સાક્ષાત યજ્ઞેશ્વર મૂર્તિમાન થઈ પધારીને કંઈક યાચના કરે છે. હવે આમાં સલાહ લેવાની કઈ વાત છે? આમ કહીને પત્ની અને પુરોહિત શુક્રાચાર્યની સાથે રાજા બલિ તે સ્થાન પર આવ્યા જ્યાં આદિતિ નંદન વામનજી વિરાજમાન હતા. રાજાએ હાથ જોડીને પૂછ્યું, ભગવાન, જણાવો આપને શું જોઈએ છે? ત્યારે વામનજીએ કહ્યું, મહારાજ, માત્ર 3 ડગલા ભૂમિ આપી દો, એ સિવાય કોઈ ધનની મારે જરૂર નથી. બહુ સારું કહીને રાજા બલિએ રત્ન જડિત કળશમાંથી જળ લીધું અને વામનજીને ભૂમિ સંકલ્પ કરીને આપી દીધી. બધા મહર્ષિ અને શુક્રાચાર્ય ચૂપચાપ જોઈ રહ્યા. વામનજીએ ધીરેથી કહ્યું, રાજન, સ્વસ્તિ, તમે સુખી રહો, મને મારી આપેલી 3 ડગલા ભૂમિ આપી દો. બલિએ તથાસ્તુ કહીને જેવી વામનજી તરફ દ્રષ્ટિ કરી એવા એ વિરાટ થઈ ગયા. ચંદ્રમા અને સૂર્ય તેમની છાતી પાસે આવી ગયા. તેમને આ રૂપમાં જોઈને સ્ત્રી સહિત દૈત્યરાજ બલિએ વિનયપૂર્વક કહ્યું, જગન્મય વિષ્ણુ, આપ પોતાની શક્તિ મુજબ ડગલા ભરો. વિષ્ણુ બોલ્યા, દૈત્યરાજ, જીઓ હું ડગલા ભરું છું. બલિએ કહ્યું, ભરો, અવશ્ય ભરો. ત્યારે ભગવાને પૃથ્વીની નીચે સ્થિત કચ્છપની પીઠ પર પગ મૂકીને પહેલું ડગલું બલિના યજ્ઞમાં મૂક્યું, પરંતુ તેમનું બીજું ડગ બ્રહ્મલોકમાં જઈ પહોંચ્યું. તે સમયે તેમણે બલિને કહ્યું, દૈત્યરાજ, મારું ત્રીજું ડગ મૂકવા માટે તો સ્થાન નથી, ક્યાં મૂકવું, સ્થાન આપો. આ સાંભળીને બલિએ મલકાઈને કહ્યું, જગન્મય દેવેશ્વર, તમે જ તો આ જગત બનાવ્યું છે, હું તો જગતનો બનાવનારો છું નહીં. જો તે નાનું થઈ ગયું તો એમાં આપનો જ દોષ છે, હું શું કરું. હે કેશવ, છતાં હું કદી અસત્ય બોલતો નથી, તેથી મારા સત્યની રક્ષા કરવા આપ પોતાનું ત્રીજું ડગ મારી પીઠ પર મૂકી દો. બલિનું આ વચન સાંભળીને વેદ ત્રય રૂપી દેવ પૂજિત ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા, દૈત્યરાજ, હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું, તમારું કલ્યાણ થાઓ. કોઈ વરદાન માગો. ત્યારે બલિએ જગતના સ્વામી ત્રિવિક્રમને કહ્યું, હવે હું આપની પાસે યાચના નહીં કરું. ત્યારે ભગવાને સ્વયં પ્રસન્ન થઈને તેમને મનોવાંછિત વરદાન આપી દીધું. વર્તમાન સમયમાં રસાતલનું રાજ્ય, ભવિષ્યમાં ઇન્દ્રપદ, સ્વતંત્રતા તથા અવિનાશી યશ વગેરે પ્રદાન કર્યા. આ પ્રમાણે દૈત્યરાજ બલિને આ બધું આપીને ભગવાને તેમને પુત્ર અને પત્ની સહિત રસાતલમાં મોકલી દીધા અને ઇન્દ્રને દેવતાઓનું રાજ્ય આપી દીધું. આ દરમિયાન એમનું બીજું ડગ એટલે મારા એટલે કે બ્રહ્માજીના લોકમાં પહોંચ્યું હતું તે જોઈને મેં વિચાર કર્યો, આ મારા જન્મદાતા ભગવાન વિષ્ણુનું ચરણ છે, જે સૌભાગ્યવશ મારી પાસે આવી પહોંચ્યો છે. આને મારે શું આને માટે હું શું કરું જેથી મારું કલ્યાણ થાય. મારી પાસે આજે શ્રેષ્ઠ કમંડળ છે, એમાં ભગવાન શંકરનું આપેલું પવિત્ર જળ છે. આ જળ પવિત્ર, વરદાયક, શાંતિપ્રદ, સુખદ, ભોગ અને મોક્ષ આપનાર, વિશ્વને માટે માતૃરૂપ, અમૃતમય, ઉત્તમ ઔષધિ, પાવન, પૂજ્ય, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, ગુણમય તથા સ્મરણ માત્રથી લોકને પવિત્ર કરનારું છે. આ જળ હું મારા પિતાને અર્ધ્ય રૂપે અર્પણ કરીશ. આવું વિચારીને મેં તે જળ ભગવાનના ચરણોમાં અર્ધ્ય રૂપે ચડાવી દીધું. તે મંત્રયુક્ત અર્ધ્ય જળ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી મેરુ પર્વત પર પડ્યું અને ચાર ભાગોમાં વહેંચાઈને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશામાં પૃથ્વી પર જઈ પહોંચ્યું. દક્ષિણમાં પડેલા જળને ભગવાન શંકરે પોતાની જટાઓમાં રાખી લીધું. પશ્ચિમમાં જે જળ પડ્યું તે પાછું કમંડળમાં જ આવી ગયું. ઉત્તરમાં પડેલા જળને ભગવાન વિષ્ણુએ ગ્રહણ કર્યું અને પૂર્વમાં જે જળ પડ્યું તેને દેવતાઓ, પિતૃઓ અને લોકપાલોએ ગ્રહણ કર્યું. તેથી તે જળ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળીને દક્ષિણ દિશામાં ગયેલું જળ જે ભગવાન શંકરની જટામાં સ્થિત થયું તે પર્વના દિવસે શુભ કરનારું છે. તેના પ્રભાવનું સ્મરણ કરવાથી સમસ્ત મનોરથો સિદ્ધ થઈ જાય છે. અધ્યાય 37 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.